पद्म पुराण पातालखंड अध्याय छ। अगस्त्ये अश्वमेघ यज्ञ नी सलाह आपीने अश्वनी परीक्षा करवी तथा यज्ञ ने माटे आवेला ऋषियों द्वारा धर्म नी चर्चा। श्रीराम बोलिया, हे विप्रवर, इश्वाकु वंश में उत्पन्न थयेला कोई पुरुष ना मुखे कदी ब्राह्मणों कटु वचन सांभळ्या न हता, परंतु मैं तेमनी हत्या करी नाखी। वर्ण अने आश्रम ना भेद थी भिन्न भिन्न धर्मनु मूल छे, वेद ने वेदों ना मूल छे ब्राह्मण। ब्राह्मण वंशज एकमात्र वेदों की शाखाओं ने धारण करनार वृक्ष छे। आवा ब्राह्मण कुलनो मारा द्वारा संहार थयो छे, एवी स्थिति में हूँ शू करूँ जेथी मारू कल्याण थाय? अगस्त्यजीए कह्युं, हे राजन, तमे अंतर्यामी आत्मा तथा प्रकृति थी पर साक्षात परमेश्वर छो। तमे जा जगतना कर्ता पालक अने संहारक छो। साक्षात गुणातीत परमात्मा होवा छता पण तमे स्वेच्छाथी सगुण स्वरूप धारण कर्यु छे। शराबी, ब्रह्म हत्यारो, सोनू चोरनार तथा महापापी एटले गुरुपत्नी गामी आ बधा तमारा नामनु उच्चारण करवा मात्रथी तत्काल पवित्र थई जाय छे। सुरापो, ब्रह्म हत्या, स्वर्ण स्तेई, महाघकृतम, महाघृत, सर्वे त्वन नाम वादेन पुताः शीघ्रं भवन्ति हि। आठवा अध्याय 19वां श्लोक। हे महामते, आ जनक किशोरी भगवती सीता महाविद्या छे, जेमना स्मरण मात्र थी मनुष्य मुक्त थईने सदगति प्राप्त करी लेशे। लोको पर अनुग्रह करनारा महावीर श्रीराम, जे राजा अश्वमेघ यज्ञ नो अनुष्ठान करे छे ते बधा पापों थी मुक्त थई जाय छे। राजा मनु ते के सगर मरुत अने नहुष नंदन याति ए बधा तमारा पूर्वज यज्ञ करीने परम पद ने प्राप्त थया छे। महाराज, तमे सर्वथा समर्थ छो, तेथी तमे पण यज्ञ करो। परम सौभाग्यशाली श्री रघुनाथ जी महर्षि अगस्त्यजीनी वात सांभळीने यज्ञ करवानो निश्चय कर्यो अने तेनी विधि पूछी। श्रीराम बोलिया, हे महर्षि, अश्वमेघ यज्ञ में अश्व केवो होवो जोईए, तेना पूजननी विधि शुं छे, कई रीते तेनो अनुष्ठान करी शकाय तथा तेना माटे क्या क्या शत्रुओने जीतवानी जरूर छे? अगस्त्यजीए कह्युं, हे रघुनंदन, जेनो रंग गंगाजल जेवो उज्ज्वल तथा शरीर सुंदर होय, जेना कान श्याम, मुख लाल ने पूछड़ू पीला रंगनो होय तथा जे देखाव मा सारो लागे, ते उत्तम लक्षणों थी लक्षित अश्वज अश्वमेघ मा ग्राह्य गणाय छे। वैशाख मासनी पूर्णिमाए अश्वनी विधिवत पूजा करीने एक एवो पत्र लखो जेमा पोताना नाम अने बलनो उल्लेख होय। ते पत्र घोड़ाना ललाट मा बांधीने तेने स्वच्छंद विचरवा माटे छोड़ी देवो जोईए तथा पर्याप्त संख्या मा रक्षकों वडे तेनी बधी रीते रक्षा करवी जोईए। यज्ञ नो घोड़ो ज्यां ज्यां जाए ते बधा स्थानों पर रक्षकोए पण जवू जोईए। जे कोई राजा पोताना बल अने पराक्रम ना घमंड मां आवीने ते घोड़ाने जबरदस्ती बांधी दे, तेनी साथे लड़ीने ते अश्वने बलपूर्वक छीनवी लावानुं रक्षकोनुं कर्तव्य छे। ज्यां सुधी अश्व पाछो न आवे त्यां सुधी यज्ञ करताए उत्तम विधि अने नियमोनुं पालन करता रहीने ત્યાં સુધી યજ્ઞ કરતા એ ઉત્તમ વિધિ અને નિયમનું પાલન કરતા રહીને રાજધાનીમાં જ રહેવું જોઈએ। તેણે બ્રહ્મચર્યનું પાલન કરવું અને મૃગનું શિંગડું હાથમાં ધારણ કરી રાખવું, યજ્ઞ સંબંધી વ્રતનું પાલન કરવાની સાથે જ એક વર્ષ સુધી દિન લોકો, અંધજનો અને દુઃખી લોકોને ધન વગેરે આપીને સંતુષ્ટ કરતા રહેવું જોઈએ। મહારાજ, પ્રચુર માત્રામાં અન્ન અને ધનનું દાન કરવું જોઈએ। याचक जे जे वस्तु नी याचना करे बुद्धिमान दाताए तेने ते ते वस्तु आपवी जोईए। आ प्रकारनो कार्य करता रहीने यजमाननो यज्ञ ज्यारे सारी रीते पूर्ण थई जाय छे तो तेना बधा पापोनो नाश थई जाय छे। हे शत्रुओने नाश करनार रघुनाथजी, तमे आ बधुं करवा, बधा नियमो पाळवा तथा अश्वनु विधिवत पूजन करवामां समर्थ छो, તેથી આ યજ્ઞ દ્વારા પોતાની નિર્મળ કીર્તિનો વિસ્તાર કરીને બીજા મનુષ્યોને પણ પવિત્ર કરો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે વિપ્રવર, તમે અત્યારે મારી અશ્વશાળાનું નિરીક્ષણ કરો અને જુઓ કે તેમાં એવા ઉત્તમ લક્ષણો વાળા ઘોડા છે કે નહીં. ભગવાનની વાત સાંભળીને દયાળુ મહર્ષિ ઉભા થઈ ગયા અને યજ્ઞ માટે યોગ્ય ઘોડાઓને જોવા માટે અશ્વશાળામાં ગયા. શ્રી રામચંદ્રજીની સાથે અશ્વશાળામાં જઈને તેમણે જોયું કે ત્યાં ચિત્ર વિચિત્ર શરીરના અનેક પ્રકારના અશ્વ હતા, જે મન જેવા વેગવાળા અને અત્યંત બળવાન દેખાતા હતા. તે ઘોડાઓમાં ઉપર જણાવેલા રંગના એક બે નહીં સેંકડો ઘોડા હતા, જેમનું પૂંછડું પીળું અને મોઢું લાલ હતું. સાથે સાથે તે બધી જાતના શુભ લક્ષણોથી સંપન્ન દેખાતા હતા. તેમને જોઈને અગસ્ત્યજી બોલ્યા, રઘુનંદન, તમારે ત્યાં અશ્વમેઘને યોગ્ય પુષ્કળ ઘોડા છે, તેથી તમે પ્રસન્નતાથી તે યજ્ઞનું અનુષ્ઠાન કરો. મહારાજ શ્રીરામ, તમે બહુ સૌભાગ્યશાળી છો, દેવતા અને અસુર બધા તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે, તેથી તમારે આ યજ્ઞનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. મુનિના વચનથી શ્રીરામે યજ્ઞ માટે બધી તૈયારી શરૂ કરી. ત્યાર પછી મહારાજ શ્રીરામ મુનિઓની સાથે સરયુ તટ પર આવ્યા અને સોનાના હળો દ્વારા ચાર યોજન લાંબી પહોળી જમીનને ખેડી. ત્યાર પછી તે પુરુષોત્તમે યજ્ઞ માટેના અનેક મંડપ બનાવડાવ્યા અને યોનિ તથા મેખલાથી યુક્ત કુંડનું વિધિવત નિર્માણ કરીને તેને અનેક રત્નોથી સુસજ્જ તથા બધી રીતે શોભા સંપન્ન બનાવ્યું. મહાન તપસ્વી અને પરમ સૌભાગ્યશાળી મનીશ્વર વશિષ્ઠે બધું કાર્ય વેદશાસ્ત્રની વિધિ અનુસાર સંપન્ન કરાવ્યું. તેમણે પોતાના શિષ્યોને મહર્ષિઓના આશ્રમો પર મોકલીને કહેવડાવ્યું કે શ્રી રઘુનાથજી અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટે તૈયારી કરી રહ્યા છે, તેથી તમે બધા લોકો તેમાં પધારો. આ પ્રમાણે આમંત્રિત થઈને તે બધા તપસ્વી મહર્ષિઓ ભગવાન શ્રીરામના દર્શન માટે બહુ જ ઉત્કંઠિત થઈને ત્યાં આવ્યા. નારદ, અસિત, કપિલ મુનિ, જાતુકણી, કર્ણ્ય, અંગિરા, આષ્ટિરસેન, અત્રિ, ગૌતમ, હારિત, યાજ્ઞવલ્ક્ય તથા સંવર્ત વગેરે મહાત્મા પણ ભગવાન શ્રીરામના અશ્વમેઘ યજ્ઞમાં આવ્યા. શ્રી રઘુનાથજીએ બહુ જ આનંદ સાથે તેમનું સ્વાગત કર્યું અને તેમને પ્રણામ કરીને અર્ધ તથા આસન વગેરે આપીને તે બધાની વિધિવત પૂજા કરી. પછી ગાય અને સુવર્ણ અર્પણ કરીને તેઓ બોલ્યા, હે મહર્ષિઓ, હું બહુ ભાગ્યશાળી છું જેથી મને તમારા દર્શન થયા. શેષજી કહે છે, હે બ્રહ્મ, આ પ્રમાણે જ્યારે ત્યાં મોટા મોટા ઋષિઓનો સમુદાય એકત્રિત થયો ત્યારે તેમાં વર્ણ અને આશ્રમને અનુકૂળ ધર્મ વિષયક ચર્ચા થવા લાગી. વાત્સ્યાયનજીએ પૂછ્યું, હે ભગવાન, ત્યાં ધર્મના સંબંધમાં કઈ કઈ વાતો થઈ, કઈ અદ્ભુત વાત કહેવામાં આવી, તે મહાત્માઓએ બધા લોકો પર દયા કરીને કયા વિષયનું વર્ણન કર્યું? શેષજીએ કહ્યું, હે મુને, મહાપુરુષોમાં શ્રેષ્ઠ દશરથ નંદન ભગવાન શ્રીરામે બધા મુનિઓને આવેલા જોઈને તેમને સમસ્ત વર્ણો અને આશ્રમોના ધર્મ વિશે પૂછ્યું. શ્રી રઘુનાથજીના પૂછવાથી તે મહર્ષિઓએ જે ગુણકારી ધર્મોનું વર્ણન કર્યું તે બધું હું વિધિપૂર્વક બતાવીશ, તમે ધ્યાન આપીને સાંભળો. ઋષિ બોલ્યા, બ્રાહ્મણે સદા યજ્ઞ કરવું અને વેદાધ્યયન વગેરે કાર્ય કરવું જોઈએ. તેણે બ્રહ્મચર્ય આશ્રમમાં વેદોનું અધ્યયન પૂરું કરીને ઈચ્છા હોય તો વિરક્ત થઈ જવું અને જો એવી ઈચ્છા ન હોય તો ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો. નીચ પુરુષની સેવા દ્વારા જીવિકા ચલાવવી બ્રાહ્મણને માટે સદા ત્યાજ્ય છે. તેણે આપત્તિના સમયે પણ કદી સેવાવૃત્તિ દ્વારા જીવન નિર્વાહ ન કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી ઋતુકાળમાં પોતાની પત્ની સાથે સમાગમ કરવો ઉચિત છે. દિવસે સ્ત્રી સાથે સંપર્ક કરવાથી પુરુષોનું આયુષ્ય નષ્ટ થાય છે. શ્રાદ્ધના દિવસો અને બધા પર્વો સ્ત્રી સમાગમ માટે નિષિદ્ધ છે, તેથી બુદ્ધિમાન પુરુષોએ આનો ત્યાગ કરવો જોઈએ. જે મોહવશ ઉક્ત સમયમાં પણ સ્ત્રી સાથે સંપર્ક કરે છે તે ઉત્તમ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. જે પુરુષ માત્ર ઋતુકાળમાં સ્ત્રી સાથે સમાગમ કરે છે તથા પોતાની જ પત્નીમાં અનુરાગ રાખે છે પરાઈ સ્ત્રી તરફ કુદૃષ્ટિ નાખતો નથી તેવા ઉત્તમ ગૃહસ્થને આ જગતમાં સદા બ્રહ્મચારી જ સમજવો જોઈએ. સ્ત્રીના રજસ્વલા થવાથી લઈને 16 રાત્રિઓ ઋતુ કહેવાય છે. તેમાં પહેલી 4 રાત્રિ નિષિદ્ધ છે, તેથી તેમાં સ્ત્રીનો સ્પર્શ કરવો જોઈએ નહીં. બાકીની 12 રાત્રિઓમાંથી જે સમ સંખ્યાવાળી અર્થાત 6ઠી 8મી રાત્રિ છે તેમાં સ્ત્રી સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, તથા વિષમ સંખ્યાવાળી અર્થાત 5મી 7મી વગેરે રાત્રિઓ કન્યાની ઉત્પત્તિ કરનારી છે. જે દિવસે ચંદ્રમા પોતાને માટે દૂષિત હોય તે દિવસને છોડીને તથા મઘા અને મૂળ નક્ષત્રનો પણ પરિત્યાગ કરીને વિશેષ કરીને પુલિંગ નામવાળા શ્રવણ વગેરે નક્ષત્રમાં શુભ ભાવે પત્ની સાથે સમાગમ કરવો, એનાથી ચારે પુરુષાર્થોના સાધક શુદ્ધ તથા સદાચારી પુત્રનો જન્મ થાય છે. થોડી પણ કિંમત લઈને કન્યાને વેચનાર વ્યક્તિ પાપી છે. બ્રાહ્મણને માટે વેપાર, રાજાની સેવા, વેદાધ્યયનનો ત્યાગ, નિંદિત લગ્ન અને નિત્ય કર્મનો લોપ આ દોષ કુળનું પતન કરનારા છે. વાણિજ્યમ નૃપતે સેવા વેદાધ્યયનમ તથા કુવિવાહ ક્રિયાલોપ કુલપાતન હેતવ. 9મા અધ્યાયનો 49મો શ્લોક. ગૃહસ્થાશ્રમમાં રહેનારા પુરુષે અન્ન, જળ, દૂધ, મૂળ અથવા ફળ વગેરે દ્વારા અતિથિ સત્કાર કરવો જોઈએ. આવેલો અતિથિ સત્કાર વિના જેના ઘેરથી નિરાશ પાછો જાય છે તે ગૃહસ્થ જીવનભરના કમાયેલા પુણ્યથી ક્ષણવારમાં વંચિત થઈ જાય છે. ગૃહસ્થ માટે ઉચિત છે કે તેણે બલિ, વૈશ્વ, દેવ કર્મ દ્વારા દેવતાઓ, પિતૃ તથા મનુષ્યને તેમનો ભાગ આપીને શેષ અન્નનું ભોજન કરે. તે જ તેના માટે અમૃત છે જે માત્ર પોતાનું પેટ ભરે છે. તે પેટ ભરે છે જે પોતાને જ માટે ભોજન બનાવે છે અને ખાય છે તે પાપનું જ ભોજન કરે છે. અનર્ચિતો અતિથિ ગૃહાદ ભગ્નાશો યસ્ય ગચ્છતિ આ જન્મ સંચિતાત પુણ્યાત ક્ષણતા સહી ભરી ભવેત. 9મા અધ્યાયનો 41મો શ્લોક. જે માત્ર પોતાનું પેટ ભરે છે, જે પોતાને જ માટે ભોજન બનાવે છે અને ખાય છે તે પાપનું જ ભોજન કરે છે. તેલમાં ષષ્ઠી અને અષ્ટમીએ તથા માંસમાં સદા પાપનો નિવાસ છે. ચતુર્દશીએ, હજામત તથા અમાવસ્યાએ સ્ત્રી સમાગમનો ત્યાગ કરવો જોઈએ. ષષ્ઠસ્ય અમ્યો વિર્ષતે વિર્ષેત પાપમ તૈલે માંસે સદૈવ હિ ચતુર્દશ્યામ તથા માયામ ત્યજેત શુરમ અંગ નામ. 9મા અધ્યાયનો 53મો શ્લોક. રજસ્વલા અવસ્થામાં પત્નીના સ્પર્શથી દૂર રહેવું અને તેની સાથે ભોજન કરવું નહીં. એક વસ્ત્ર પહેરીને તથા ચટાઈને આસન પર બેસીને ભોજન કરવું નિષિદ્ધ છે. પોતાનામાં તેજની ઈચ્છા રાખનાર પુરુષે ભોજન કરતી સ્ત્રી સામે જોવું ન જોઈએ. મુખ વડે અગ્નિને ફૂંકવો નહીં, નગ્ન સ્ત્રી તરફ દ્રષ્ટિ કરવી નહીં. વાછરાને દૂધ પીવડાવતી ગાયને છેડવી નહીં. બીજાને ઇન્દ્રધનુષ્ય દેખાડવું નહીં. રાત્રે દહીં ખાવાનો સર્વથા નિષેધ છે. અગ્નિમાં પગ શેકવા નહીં, તેમાં કોઈ અપવિત્ર વસ્તુ નાખવી નહીં. કોઈ પણ જીવની હિંસા તથા બંને સંધ્યાઓના સમયે ભોજન ન કરવું. રાત્રે ખૂબ પેટ ભરીને ભોજન કરવું યોગ્ય નથી. પુરુષે નાચવા, ગાવા અને વાજિંત્ર વગાડવામાં આસક્તિ રાખવી ન જોઈએ. કાંસાના વાસણમાં પગ ધોવા ન જોઈએ. બીજાના પહેરેલા કપડા અને જોડા ન પહેરવા. તૂટેલા તથા બીજાના એઠા કરેલા વાસણમાં ભોજન કરવું નહીં. ભીના પગે સૂવું નહીં. હાથ મોઢું એઠું હોય ત્યારે ક્યાંય જવું નહીં. સૂતા સૂતા ખાવું નહીં. ઉચ્છિષ્ટ અવસ્થામાં માથાનો સ્પર્શ ન કરવો. બીજાના ગુપ્ત ભેદને ખોલવો નહીં. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મનું સંપૂર્ણ પાલન કરીને વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો. તે સમયે ઈચ્છા હોય તો વૈરાગ્યપૂર્વક સ્ત્રી સાથે રહે અથવા સ્ત્રીને સાથે ન રાખીને તેને પુત્રોને આધીન સોંપી દેવી. વાનપ્રસ્થ ધર્મનું પૂરું પાલન કર્યા બાદ સંન્યાસ લેવો. વાત્સ્યાયનજી, તે સમયે મહર્ષિઓએ ઉપર પ્રમાણે અનેક ધર્મોનું વર્ણન કર્યું તથા સંપૂર્ણ જગતના મહાન હિતેશી ભગવાન શ્રીરામે તે બધું ધ્યાનથી સાંભળ્યું. અધ્યાય 6ઠો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.